ચડવું હોય એને આ જણાવીએ, નહી તો બહાર તો અમે પાસે ગોળી કરીએ તો જ કેવું પડે. ના કહીએ તો હું કાલે સ્ટોર માં કશું ના રહે તમારા સ્ટોર માં. તમે હવે ભગવાન તો થયા નહીં, હવે તો કોમ થઈ ગયું. તમે સમજ પડી? એટલે અમારે દેવ હાથે એવું પડે. એટલે આ ભગવાને બનાવ્યું નઈ, એ તો આ બાળક ની ભાષા છે. શું છે? ભ્રાંતિ. આપડા સાધુ સંતો બધા આ ભ્રાંતિ માં પડેલું છે. કીધી જાય હાથી વાત જાણવામાં આવે છે. હાથી વાત લાડા ખાવાના ખેલ છે કે લાડા ખાઈ જઈએ? વર્લ્ડ શું છે તે જાણો છો? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. પઝલ થયેલું છે. શું છે? પઝલ થયેલું છે. પઝલ ઇટસેલ્ફ વૈજ્ઞાનિક ધોરણે થયેલું છે. વિજ્ઞાન થી ઉભું થયું છે. આ વરસાદ પેલા આપડા આઈડિયા શું કહેતા હતા? એ ભગવાને વરસાદ વરસાયો, નહી તો ઇન્દ્ર રાજા વરસાવે છે. નવરા છે બધા ઉપર. કોણ વરસાવતું છે? વિજ્ઞાન. હે? સાયન્સ. તું એચ ને એવું ઉપર ભેગા થઈ જાય એટલે વાતાવરણ બધું તૂટી પડે. શું કહે? તને સમજ પડી ને? H2O ઉપર ભેગા થઈ જાય પછી વાતાવરણ મળવું જોઈએ. ઉપર તો હોય છે, વાદળો હોય છે H2O નો, પણ વાતાવરણ મળવું જોઈએ. વાતાવરણ મળે ત્યાં તૂટી પડે, વાતાવરણ ના મળે ના તૂટી પડે. સમજ પડે છે ને? એને જોઈએ એવું ઠંડુ વાતાવરણ મળવું જોઈએ. સમજ પડી? હવે તો આ ભગવાન વરસાદ વરસાદની જરૂર છે. પડી જાય, ઓટોમેટિક પડી જાય. આ બધું વિજ્ઞાન થી ચાલે છે. આ બધું વિજ્ઞાન થી બધું જગત ઉભું થયું છે. ભગવાન જે બનાવતા હોય તો પાળ ભેંસના પેટમાં બેસીને પાળન ઘડતા છે. ભગવાન ભેંસના પેટમાં બેસીને ભગવાન ને ગળે બિચારા હોય ને પેટ. લોકો કહે છે, લોકો અક્કલ ના કોસરા ઇસ્કોતરા કેવા બાકી. આ નારિયેળ પર નારિયેળમાં સ્થિર કોને પાણી ભર્યું છે? એટલે મેં ચક્કર હું આપતો નથી. આ નારિયેળ ઉપર નારિયેળ માં કોને પાણી ભર્યું? કઈ જતો માણસ હતો? આ સ્થિર સમજવું પડે બિચાર. બધું કુદરતી આ બધી રચના છે. બધી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. શું છે? એવિડન્સ. સમજવું છે કે નહીં સમજવું? આ બધું ભૂલી જશે પછી? ના ના, પછી આવતી જાય. આવી ત્યાં પૂરીનું લગ્ન દર્શન કરવા કામ માં લાગે. જે નાણું ચાલે નઈ તેને મંદિર માં મૂકી દેવાનું. દાદા એવું નથી, એ નાણું તો ખુબ ચાલવાનું છે. અને ભગવાન મારી નાખે છે કે છે તો આટલું અફીણ ખાય તો અફીણ મારી નાખે ભગવાન મારે. અફીણ ત્યાર પછી અફીણ મારે છે આટલી મકણ મારી દવા મારી નાખેલું ને નથી. અમુક ટાઈમ માં જાય વિચાર તો કરો જાય ભગવાન મારો તો જાય ને. તમને સમજાય પણ ક્યાં રહ્યા છે? ગોડ ઇઝ ક્રિએટેડ. તમે અબધ માણસ માની તમે ના કહો છો. નકુલા ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યુ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ, મુસ્લિમ વ્યુ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તારા વ્યુ પોઈન્ટ થી કરેક્ટ છે, પણ વાસ્તિક માં વાસ્તિક જુદું છે. મુણા ના હોય તો કે તારો ક્રાઇસ્ટ થી જોણે આ વાત. ક્રાઇસ્ટ નું ગધું નહીં એવું નઈ. આ વાત જોણે નહીં. ક્રાઇસ્ટ તમારા માટે ભગવાન છે. શું કહે? ક્રાઇસ્ટ તો જો જાણતો હતો ના કે પુનર્જન્મ છે. પુનર્જન્મ છે એવું ના કે છે કે નથી? પુનર્જન્મ છે. આ છોકરો ગયા હતા નો કઈ ગયા છે ને? ક્યાં આવતા નું છે? કઈ તો જુગે ને તો જ મોટો થાય ને. તેમાં સારું કરી પોઈન્ટ છોટી લે, બે ચાર મહિના ચાલે એવું કરી છોટી લે. રહેવાના એટલે તાર ક્યાં છે કે ચંદ્રકાંત છો? રાતે ચંદ્રકાંત થઈ જાવ. નામ આપનારે સારું નામ આપ્યું છે. એટલે તમારું સ્વરૂપ નો આ ચંદ્રકાંત ને સૂર્યકાંત આપી છે. એટલે આવું કહ્યું તા બેને કહે, પેલો કહે ભગવાન નથી, પેલો સાયન્ટિસ્ટ કે છે. એટલે આ ભગવાન તો છે, એ ના હોય તો અજવાળું જ ના દેખાય. આ લાગણીઓ જ ના દેખાય કોઈ કોઈ ની, ક્રોધ ની લાગણી, ફલાણી લાગણી બધી દેખાય નઈ. તારે મને કહે ક્યાં રહે છે? તને શું લાગે છે ઉપર? તો મેં ઉપર તમને શું લાગે છે? મને હા ભગવાન બધે છે. હા બધે ભગવાન બધે છે. એમ કે તા સંદાસ ક્યાં બોલી છું અરજીઓ ગઈ તારી. તમારે કઈ ક્યાં રહ્યા છે? લખાવડાવો તમે. લખ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. આ મેન મેડ જે વસ્તુ છે એ બધી ક્રિએશન માં નથી. એટલે લાકડા ના થંભા હોય ને તે આપડા સંતોષ કે એ થંભે બી ભગવાન. શંકા પડશે લાકડા થી દરગાવશે હરગાવતી કે શંકા પડે ભરી કે ભગવાન હોય ગયા. હાથી થંભા નથી થઈ ગઈ. માણસે છોલ્યો ગળ્યું અને બાળાથી બોંધકી કરી આ દાદા એ બધું ને જો હાથું રડતા નથી ને તંબે નહી ભગવાન. પછી બારથી લાકડા બારથી શંકા ના પડે કે બધી પાપ જ થઈ છે. લાકડા બારતી હોય તારતી વખતે ઉપર તો કદી ઉધે ઉધે ચડી હોય તો કઈ કઈ નાખી પછી મૂકવું. હભરા મજા આવે કરે તો જ મન છે. શું કહે ગારો બોડ થાય કબૂલ કર્યા છીટકો જ ના થાય ને. લે પૂછ પૂછ કઈ પૂછ. બીજો કઈ છે? બીજો આય કઈ હે ભાઈ નું પૂછ્યું છે કે આ માણસો જે છે એ કઈ કઈ સામાન્ય મિસ્ટેકો કરી રહ્યા છે આ જમાનામાં? શું આ જમાનામાં થયું? કોમન મિસ્ટેકો કઈ છે માણસો ની? કોમન મિસ્ટેકો કોઈને કશું કઈ પણ દુઃખ થાય આપણાથી એ મારી મિસ્ટેકો જ છે ને. આપણાથી કોઈને કઈ પણ દુઃખ થાય એ મિસ્ટેકો જ છે ને. મનુષ્યોને દુઃખ થાય એ ફર્સ્ટ ક્લાસ મિસ્ટેકો, અને જાનવર ને દુઃખ થાય એ લોઅર ક્લાસ મિસ્ટેકો. આ બે પ્રકારની મિસ્ટેકો જ છે. કોઈને દુઃખ થાય એ જ મિસ્ટેક, બીજી કોઈ મિસ્ટેક નથી. તારે શું જાણવું છે કે બાળકો છે અહીંયા અમેરિકા ની અંદર, તો અમેરિકા નું કલ્ચર, અમેરિકા નું જે કલ્ચર છે, એજ્યુકેશન છે કે સોસાયટી નું, તો બાળકો એ ઘણી વાર એ એક્સેપ્ટ કરવું હોય અને કરે છે, અને પેરેન્ટ્સો એનો વિરોધ કરે, તો તે માટે આપનું શું કેવું? બરોબર, વિરોધ કરવા તો એ જગ્યાએ મોકલવાની, અને મોકલ્યા એટલે પછી વિરોધ કર્યાનો શું અર્થ છે? સમજાયેલું કામ લે ને. આપડે છોકરા ને તો લઈ ગયા હું રસ્તે ગયા, પછી વિરોધ તો થવાનો જ છે ને. વિરોધ નહી, ગોળીઓ મારશે હજુ તો મોટા છે તારે. કારણ કે મગજ એમના તો રહેવાનો આ લોકો ની સંગમાં. પણ વિરોધ કરીને ગોળી મારી દે છે. હા ભણ વગર ના છે, હવે મોકલ્યા એટલે પછી શું કા શું ખોળ છે એમાંથી. હજુ છે તે ચેત ચેતી લો અને મા બાપો વિરોધ કરે શું થાય. મા બાપ ને ચીરી દીધું છે. મા બાપ ને ચીરી દીધું છે. મા બાપ પેલાનો છે એક કરવા જાય છે, આ ત્યાંની વાત કરવા જાય છે. મેળ પડે ને, એ તો મેળ તો પડે જ નહીં. છોડી દેવું છે મા બાપે, છોડી દેવું છે મા બાપે. કઈ કોઈ કોઈનો છોકરો કાયમ નો હસ્તે કરો. આ છોકરા કાયમ ના છે, ટેમ્પરરી. ટેમ્પરરી શું કહે છે? ટેમ્પરરી તો બધી ટેમ્પરરી વાત કરવાની, કાયમ ને છો જ નહીં ને. ઇન્ડિયન આપણી સોસાયટીમાં અમેરિકન કલ્ચર. મા બાપ સી બાબત નો વિરોધ કરે છે તું મને કે બધી બાબત નો ડગલે ને પગલે. મા બાપ કઈ બાબત નું? એક એક સ્ટેપ માં બધું. ના ના, ડિફરન્સ ઓપિનિયન સામા પડે એમ. જસ્ટ ગિવ એક્ઝામ્પલ એમ બેસિક અબાઉટ. એટલે હું તમને કહું, એને જાણ ભગવાન શું છે, ભગવાન શું છે, શું છે એ જાણવું છે. મને લાગે કે ક્રિએટર શું છે. ના એટલે મા બાપો એમ કે આપણે પૂજા કરવી જોઈએ, તો આપણે એમ કે સારી રીતે હોઈએ તો પૂજા ની પાછળ ટાઈમ કાઢવાની જરૂર શું? તો શૈલેષે પૂછ્યું, તને ખબર છે ભગવાન શું? તો એમ કે ભગવાન ઇઝ અ ક્રિએટર. ક્રિએટર તો માટીના ઘર કરે છે. ક્રિએટર એટલે પોટ, પોટ અર્ધન પોટ મેકર, મેકર ઓફ અર્ધન પોટ. લાઈફ જો જીવતો કોઈને દુઃખ નહીં આપતો તો ભગવાન ને પૂજવાની જરૂર ખરી કે કેમ? દીવા દિવેટ પૂજા આરતી કલાક બેસીને એમ કે જાપ કરવા એ બધી જરૂર ખરી કે કેમ? તો સારું કરતો જ નહીં જરૂરી, પણ સારું કરું છું. શું સારું કર્યું? પરફેક્ટ તો ના હોય. તારા મા બાપ ને દુઃખ દઉં છું તો પછી દુઃખ નથી દીધું. મા બાપ ને God meant for us to enjoy life and what? Yeah, we'll say that to him, you know, so he can see. If we live a full life, that's what he wants us to do. Full meaning enjoying. Right, enjoy and... So that's what we should do, kind of. Right, you know, try to live a full life. It gay che ke bhagwane aam nathi kidu ke apre life idam sukhi thi enjoy karvani, maja karvani. Aam. Te sachi vaat ke ni aam poochwa maage. એટલે બધું ફાઇન વસ્તુ કરવાનું. લાઈફ ને એન્જોય કરવાનું અને સારી રીતે જીવી જાણવું. વર્લ્ડલી પ્લેઝર્સ. ડિસ્કો માં જવાનું ના, એટલે હેવ નાઇસ હોમ, હેવ નાઇસ કાર. નિરુબન હોય ને અંડરસ્ટેન્ડિંગ થાય ને, બીજા ક્વેશ્ચન પૂછે છે. એન્જોય કરવાની જરૂર નથી, લોકોને સુખ આપો. ગીવ હેપીનેસ ટુ એવરી મેન. And when you give happiness to everybody, you will get happiness. But then when you are having fun, that's when you know. Baba Adam tar baba te lanu kai apyan. Hmm? Adan athi ana. Unja ekla mate hoy to tar ma bap ne kai ek kariya liye na paad diye. Par aa biji badi baat badi kitni badi hoy chhe. E puchhna unne bolo bhai. Ha. Ene ene pelo prashna ugyo ke પેલા કે ભગવાને આપણને અહિયાં શા માટે મોકલ્યા છે, આ બધું આપણી પાસે શું કરાવવું છે, કોઈને માટે ભગવાન પાર્શિયાલિટી કેમ કરે છે, કોઈને દુઃખ આપે, કોઈને સુખ આપે, આ બધા એને પ્રશ્નો ઉભા થયા. તો કે હવે મારે એનું સમાધાન જોઈએ છે. દાદા શું કે છે કે આ ગોડ શું કરે છે? પોસ્ટમાં મોકલ્યા છે બધાને. ભગવાન છે પોસ્ટ માં મોકલ્યા છે. બાપો હોય તો છોકરો થાય, થાય છે ભગવાન. ઘણા વખત ગુચો લીચો થયા કરે તોય ના થાય. બાપ હોય છોકરો થાય, બાપ ના છોકરા ભગવાન ના હોય. ભગવાન શું કરવાના હતા બિચારો? એને વહુ નથી, એકલો. બાપ હોય છોકરો થાય કે ના થાય? તો બાપ ના છોકરા ભગવાન ના હોય. આત્મા છે, આપડો આત્મા છે એ ભગવાન નો છે. આપડા આત્મા આત્મા આત્મા આપડો આત્મા જે છે તે ભગવાન નો છે. ભગવાન નો છે એનો, એ જ ભગવાન છે, એ જ ભગવાન છે. બીજા કેવા ભગવાન રહે છે? કઈ રહે છે બીજા ભગવાન? તો સંદાસ કઈ બોધીશ કઈ જાય ગટોરે ક્યાં નાખી? ઉપર આકાશ માં કોઈ નથી, ઉપર આકાશ માં બધે જ આવ્યો, ખાલી એક આકાશ જ છે. હું બધે જ આવ્યો જોયા, અને સાયન્ટિસ્ટ કહ્યું નથી કોઈ બાપો એમ થાય. ભગવાન નથી, તમે ભગવાન છે. ભગવાન ના હોય તો આ રૂપ જ ના દેખાય ને, આ લાગણી ના હોય. ભગવાન બીજે કેતો નથી. હા, એટલે મને પૂછ્યું, મને કઈ એડ્રેસ સાચું આપો. એટલે મેં લખ્યું, કહ્યું કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. શું કહ્યું મેં? દરેક ની જીવો ની અંદર છે, બહાર બીજે કોઈ જગ્યાએ ને. તારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે, વાંચતી ના દેખાય, દુર્બીન થી ના દેખાય, એવા જીવન જીવન જીવન છે. જેના વિચાર નથી આવતા તેના માટે છે. તું તો વિચારતી જો ને, તને ખબર પડે ને. આ ઘેટો ના માટે બીજા બધા ઘેટો હોય છે, વિચાર ના આવતો ને બધા ઘેટો ચીફ. તેના માટે ગોડ ઇઝ ક્રિએટર. વિચાર થાય પછી તારે શિપ પણ છૂટે. અને એક્ઝેક્ટ જાણવું છે કે ના જાણવું છે કે ગેટો રહેવું છે? ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. ધ ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. આ પઝલ સોલ્વ કર્યા પછી પઝલ ઉભો ના થાય. તને કઈ આમ કામ કામ લાગશે આ બધી વાત કરું તો શું કામ લાગશે? ભૂલી જઈશ તું, તું ભૂલી જઈશ ને પાછો ગોળી કરીએ તો બોલવાનું. એ તો એવું કે છે કે તમને ગમે ત્યાં સુધી આ મેં પ્રકાશ આપ્યો છે એની ગમે ત્યાં સુધી મજા કરો, ચોરી કરીએ ચોરી કરો, જવાબદારી તમારી. દાન આપવો હોય દાન આપવો, જવાબદારી તમારી, જવાબદારી મારી નહી કે. અને આઈને આપો સાહેબ, આઈ સંસારમાં સુખમાં દુઃખ લાગે તો મને બૂમ પાડજો, હું તને લઈ લઈશ કે. શું કે? પેલો સારું કરીએ ખરાબ કરીએ એના પછી ફરી ફરી જન્મ લેવા પડે એ એમાં તમે માનો છો? ચોક્કસ ભાઈ માણસ છે, એ જ વાત છે. હજુ જો તું હે પાસે આમ કામ કરી ને તો પછી એની ચાર પાક પોચડું વધારે ખરાબ કરે તો પાસે કામ કરું એટલે બે પગ ના ચાર પગ થશે પૂછડું વધારાનું લાભ થયો જોઈતો હોય તો બે પગ ના ચાર પગ થાય એટલો બધો લાભ છે. પણ રોટલી ખાતા ખાતા રાડા ખાવાનું થશે. અમૃતભાઈ રાડા ને સમજો કે હા રોટલી ખાતા ખાતા રાડા ખાવા. તમે રાડા ને સમજો કે રાડા રાડા રોટલી ખાતા ખાતા રાડા ખાવા રાડા એટલે સમજ્યા. લોકો ને સુખ આપીશ તો સજ્જન તે ખાઈશ, લોકો બહુ સારો છે તો પછી ફરી મનુષ્ય માં આવવાનું. અને આપણું સુખ હા જે અમને પણ અમૃતભાઈ પણ સુખ છે એ સુખ બીજાને આપી દે વાપરવા કે ભાઈ મારે ચાલશે તો એ દેવગતિમાં સુપર હ્યુમન કહેવાય. શું તો સુપર હ્યુમન દેવગતિમાં તો રિઝર્વેશન તૈયાર જ છે પણ કોઈ જતા જ નહીં તારી છે નહી એમ તેની ચીડા છે તારી વાત ખબર તને આપી દે પોતે ભોગવે ને બીજા ને ભોગવા આપી દે તો એનું ત્યાં સુપર હ્યુમન કહેવાય એટલે ત્યાં આગળ એનું બર્થ તૈયાર થાય છે. કોઈની ઈચ્છા અને પોતાને કશું લાભ ના થાય હોય પોતાને કઈ ફાયદો ના થયો હોય એમાં નુકસાન કરે એ અંદર ગતિમાં જાય. ભક્તિ કરતા કરતા જ ઓફ થઈ ગયા. પહેલા છે ને જે મરવાના છે એ તો મરેલા જ છે ને અમે. એમ કે છે કે જે જે ગુજરી ગયા છે કે મારા મારા પપ્પા ગુજરી ગયા છે તો એમની જોડે મારાથી અનુસંધાન કરી શકાય? શું કરવું તારે? મારે ઘણી બધી વાતો એમને કહેવાની છે. $35 થાય. વાતો લખી લાય. તમે કેવી રીતના કરશો? કેવી રીતે તમે કેવી રીતના એ કરશો? એ તમે એજન્ટ આપી દઈએ, એજન્ટ બધું કરી આપે બધું. અમે તો અમે કશું કરીએ નઈ, એજન્ટ જે પૈસા લે એ આપી દઈએ. તારે કામ છે કઈ પૂછવું છે? આ ગયા નિરાત હુઈ રહ્યા છે ને તો આગળ વધે તમને શું બધું ત્યાં તો હુઈ રહ્યા છે જો ગયા તો હારા છે. તારે ભાવના મોકલવી હોય તો કરી આપીશ, લખી આપીશ. તારે સદભાવના એમને મોકલવી હોય તો લખી આપીશ. એમના આત્માને શાંતિ થાય એવું લખવું હોય તો લખી આપીશ, કરી આપીશ. એ એના પૈસા નહીં. અમૃતભાઈ બે હૈણો હરકી ઉંમર નો હતો અને એક રાજા એ માર્યું અને મરી ગયું. બીજું એક મિયાભાઈ માર્યું મરી ગયું. હવે બંનેનો શું રાજા અને મિયાભાઈ શું થશે? બે પેલા મરી ગયા. બેવ પેલો મિયા ભી હતો તે ઉસકે લઈ ગયો હૈણું ઘેર અને પેલો રાજા વાળું તો અંતા પડી રહી. તો બે નું શું થશે? હવે કોર્ટમાં કેસ ચાલશે બ્રહ્માંડની કોર્ટમાં, તો શું થશે? સજા થશે. હે? સજા થશે. 30,000 થશે રાજા ને. 30,000 થશે પેલા. તમે સમજાવો મુસલમાન છે તો અહીં નહીં રહે છે આ દુનિયામાં. અને બે પગ ને બધે ચાર પગ નો થઈ અને ભટક ભટક કરશે પૂતળા ફરી. અને પેલો રાજા હતો ને એ તો નર્ક ગતિ માં જશે બીજી દુનિયામાં. નર્ક ગતિ એટલે હા લાખો વર્ષ દીધું ટકા. એક જ ગુનો ફેરફાર કે એમ સતી ફેરફાર જાણે તો સાથી ફેરફાર ગુનો એક જ પ્રકારનો. પેલા કઈક ઉપયોગ કરે મારી લાલ જાતનો કેમ? પેલા શોખ ને માટે માર્યું જા ગદર ગતિમાં. અને પેલા એના છોકરા બુઆ બુમ કરતા તો બીબી રોજ પછી પેલો તેર કહી નાખે. એટલે પેલા બિચારો કંટાળી પડી ગયા અને પસ્તાવો થયો કે હે યા અલ્લાહ મારે આ કામ કરવાનું ક્યાં થયું? કે કોઠો બગાડ્યો કે કોઠો બગાડ્યો કે આ મીઠ ખાવામાં શું વાંધો છે? શું ખોટું છે એમાં? શું ખોટું નથી? એ તો જયારે ભૂખ્યો થાય ને તો આ મીઠ ના મળે તો કોક નું છોકરું લઈને કાપી ખાઈ જાય. જેને ખાવાનો અભ્યાસ પડ્યો એ શું ના ખાય? છૂટ છે મીઠ ખાવાની, છૂટ છે. પણ તમારે આ ત્યાં દૂધી દૂધી ને જાણ્યું કે ના જાણું? દૂધી રીંગણા બટાકા બધું શાકભાજી ત્યાં છોલે નહીં, કારેલા બારેલા એને સંભાળેલા ખરા, શાક સંભાળેલા તે વેળે તને કશું થાય ખરાબ ના લાગે ને? આપડાથી અને આ ચિકન વિકન કાપતા ફાવે છે ને તો એ ના ખવાય, જેમાં આપણું હાર્ટ ગભરાય તે કાર્ય કરીએ તો પછી હાર્ટ નો હાર્ટ પેન ના એના એટેક આવશે. એ તો જેને ખુશી થી કાપી શકતો હોય, જેને હાથ ગભરાતું ના હોય તેને ખાવાનું છે. જે ક્રુઅલ થઈ ગયેલા હોય તેને ખાવાનું, હૃદય ક્રુઅલ થઈ રહ્યું હોય તેને ખાવાનું છે. તો પછી એવું પૂછે છે, એ કે છે કે આ બધા ધોરિયાઓ બધું માંસ ના ખાય તો આ બધા બહુ જાનવરો વધી જાય બધા, પછી બેલેન્સ રહે નહી. ના એ તો માણસ વધી ગયા એમનું ખાવાનું શરૂ કરી દો ને. ગળ્યા છોકરા બકરી બકરી ને કાળા છોકરા એક બકરી પણ છોકો આ દુનિયા તો કઈ બાજી આવે, કઈ બાજુ પકડીએ તે જ ખબર નહી. આમ પકડી તા આમ સુધી જાય છે, આમ પકડી આમ સુધી જાય છે. આ હું એકલો ચેટલો જ પકડું છે, વસંત ભાઈ બોલવા લાગે નઈ તો વસંત બોલે. મીટ લેવા જાવ તો એ તો ફર્સ્ટ ક્લાસ ધોઈને આપે છે, તમે ક્યાં કાપો છો? હું પોતે ખાતો નથી, મને ભાવતું નથી, મારા મા બાપ ખાતા નથી એટલે હું નથી એવું નહીં, પણ મને પોતાને પણ મારા ફ્રેન્ડ છે તે ખાય છે. એને સમજણ પાડીએ કે આવી રીતે દાદાજી કે છે, તને ઠીક લાગે તો કઈ ના ઠીક લાગે તું જાણ કે સબ સબકી સમારો આ કાળ માં. તો કેટલા ફ્રેન્ડો બધા ખાય એવા ઓળકાર કે છે, જેવું ખોરાક ખાઈ એવું બુદ્ધિ બુદ્ધિ થાય એવા સાચી અન્ન તું ખવું એવું મન થઈ જાય, મન સ્થુલ અન્ન ખવું તો મન વિચાર મંદ પડી જાય ને, અને દાળ ભાત ને એવું બધું મન એકદમ ખૂબ વિચાર માં ટાઈટ થઈ જાય. એટલે આહાર એવું મન થાય અને પાણી એવી વાણી થાય. તે મિયાબેન તો પંદર ખાવું નહી, પાણી પીવું મિયાબેન તો ખાલી પાણી જ પીવા જવું તો અબે સાલે બોલતા સી રે અબે સાલે કેમ સૂર્યકાંત બોલતા નથી શીખી જાય ના શીખી જાય ભાઈ. એટલે પાણી એવી વાય પાણી પીશો નહી, બ્રહ્મનગર નું પીવાય એમ કે છે કે આ ડ્રિંક પીવે તેના માટે શું કહો છો? હાર્ડ ડ્રિંક બધા દારૂ ને બધું પીવે એના માટે શું કહો છો? દારૂ માં વધારે પી જાય તો શું થાય? ભાન જતું રે બધું, બેભાન થઈ જાય, બેભાન થઈ જાય. અને લોકો ડોલરે પડાય લે એ જેલ માં ગયેલ છે. આ કરવા જેવી ચીજ નહીં, આત્મા બેભાન થાય એ કામ કરવા જેવું નહીં. દારૂ પીવાય નહીં, ઇન્ટોક્સિકેટેડ. બીજી ઘણી ચીજો પીવા જેવી છે, બિયર બિયર કે છે બિયર માં શું મુશ્કેલ છે barley you can but if you want health for good health you just drink barley seed and just give you boil and drink that that's the best barley dano chokra che barley dano chokra patel chuke excuse me nothing else tin aatma chhe patel chuke magic tapda virendra jitendra vi virendra ખરેખર વિરેન છો ના પણ વિરેન તો તારું નામ છે બરોબર છે આ દેહ નું નામ વિરેન તું કઉ છું માય નેમ ઇઝ વિરેન નોટ આઈ માય નેમ ઇઝ વિરેન હુ ઇઝ આઈ મૂછો રાખીને આવ્યા રેવા દેવા દવા હશે આ દુનિયામાં જે સિદ્ધાંત નતો એ સિદ્ધાંત એને મૂક્યો સંભોગ થી સમાધિ એટલે શું કે છે આ સ્ત્રીઓ ભોગવો અને મજા કરો કે છે શું કે છે એટલે લોકો ને ભાવ થયા હતા કે હા સરસ ત્યાગ નહી જાગ નહી કે સંભોગ થી સમાધિ કાઢીએ ને પણ એમનું એમ કેવું છે કે તમે એક વખત બરોબર સંતોષી જાઓ અને જયારે બહુ સંતોષ થાય એટલે તમને નફરત ઉત્પન્ન થાય એટલે સંભોગ ને લીધે લોકો એના થાય પ્રિન્સિપલ ઓપ્શન કોને કેનો થઈ નફરત કે એમના આટલા ફોલો તો હિન્દુસ્તાન છૂટી ગયા હિન્દુસ્તાન How can you make somebody else happy when you... Don't you have to make yourself happy first before you make someone else? Yeah, you have to have... Yeah. If you are a happy person, then the person you talk to will be... Or will be inspired to become happy. Yeah, that's true. I mean, that's part of what that guy is talking about, Rashisha or whatever. I know some of the things I don't really go along, but... Different, we are talk is different thing, and what has to put in action is also a different thing. So you can see the followers of Rajneesh, how many of them give happiness to the common people? I don't know, I know a couple they of don't, them. They will enjoy themselves, that's all. No, I don't. They don't do any social work or anything. They don't help in society. I don't know. I've got two specific friends here now. They're followers of Rajneesh. Mm-hmm. And I like to think they're really nice friends, you know. They must be nice. I don't say that they're bad. I don't say that they're bad. But the sharing one's own happiness to others, that is of a different thing. Samaj padhiye evu kariye chhiye. Samjan padhe evu kariye chhiye. See, Lisa, this is very good. Ah, kaya loge evu. સમજ પડે એવું કરીએ છીએ થોડું થોડું શું કર્યું પણ મને કહો અમને જે શીખવાડ્યું તે કરીએ થોડું થોડું આ પાગડે બાવ સત્ય ને શું આ પાગડે બાવ સત્ય ને એ તો પ્રેરણા થાય એટલે કરીએ એ તો પ્રેરણા થાય એટલે કરીએ છીએ આ પણ તમે બીજું શું કર્યું છું એ કરો શું કર્યું કે અમને કઈ રીતનું એની ચર્ચા કરવાની ના પાડી છે એટલે હું જાહેર માં નથી કેતો. એની ચર્ચા કરવાની ના પાડી છે એટલે હું જાહેર માં નથી કેતો. સંસાર ની ફરજો બજાવીએ છીએ. અમને બજાવી તમે બજાવી ફરજો એમાં ખોટું તમે બજાવ્યું જે ફરજિયાત છે એ બજાવવાનું ક્યાં રહ્યું તો શું કરવું એ તો ફરજિયાત. તમે ના કરો તો ટૂચકો જ ના થાય, કરવું જ પડે. બધા તો નથી કરતા, ચાલે નથી કરતા, ચાલે મને તેમ લાગે ના ચાલે. બધા નથી કરતા કે બધા તો એ રીતે નથી કરતા. મા બાપ નહીં નહીં, બધા જે કરે છે તે જ બરોબર છે. તમે કરો છો બરોબર છે. જેના જેના ફરજિયાત છે એટલું જ એ કરે છે. જેને ઓછી ફરજિયાત ઓછું કરે, વધારે ફરજિયાત વધારે કરે. એ બધું જેટલું ફરજિયાત છે એટલું કરે છે. બીજું શું કરે છે? આમ થાય શું કરે? આમ ખોળ ખાર નહીં, ખોળ ખાઈ મૂછી પર ટાળ દે પાછા. મને કોઈ પુરાવો દેખાય તમે કશું કર્યું હોય એ બતાવી. આ બધાની હાજરીમાં બધા કબૂલ કરે એવો તમે એક પુરાવો આપો કે બધા તમે કર્યું કર્યું હોય. એ તો કઈ રીતે બતાવી શકાય? તમે કશું કર્યું હતું પુરાવા? હા તમે સમજાવો. તમે સમજાવો. અમે ન કર્યું હોય તો અમે ન કર્યું હોય. મેં ખાણ ખાધી છે એનો સ્વાદ હું કઈ સમજાવું? કે મેં ખાણ ખાધી છે એનો સ્વાદ તમને કેવી રીતે સમજાવું? દાદા બધા લોકો સાપને મારે જોયે તો શું કર્યું ખાય એટલે ગરી લાગી છે. પણ એ તો પછી કે તમારી ફરજ હતી એટલે કર્યું. સાપ કર્યો કે મખા દાડા કાઢ્યા પુરુષાર્થ એટલે કઈ રીતનું તમે કહો? પુરુષાર્થ જેને કહેવામાં આવે છે પુરુષાર્થ કઈ કર્યો? કોને પુરુષાર્થ તમે કહો તે સમજાવો. પુરુષાર્થ જેને કહેવામાં આવે છે જગત ના લોકો કે છે ભવન જ નથી. કોઈ આખા વર્લ્ડ માં એક માણસ એવો નથી જેને પુરુષાર્થ ને પ્રારૂપ ભવન હોય. શું કહ્યું? વર્લ્ડ માં કોઈ માણસ છે જ નહીં. શાસ્ત્ર જાણતું નથી પુરુષાર્થ પ્રારૂપ શું છે. પણ પુરુષાર્થ એટલે પોતાનામાં રહેલી જે હોય આવડત. અરે શું આવડત? આવડત છે કે પુરુષ નથી કેતા પુરુષાર્થી આને આમ કર્યું ને પુરુષાર્થી આમ ફલાણું કર્યું નહીં નો. આપડા લોકો શું કરે? સવાર માં વહેલો 7 વાગે 3 વાગે જવાનું હોય સ્ટોર પર, 6 વાગે નીકળી જાય એ પુરુષાર્થી. અને પોણા હાથે નીકળ્યો આળખ સારથી એવું કે આપડે લોકો તો હવે. અરે માં પુરસાદી હોતો છે? પુરસાદી કેથી લાવે? પુરસાદ તો કેવા હોય માણસ જે 6 વાગે નીકળી જાય ની એ રખવા કયું પ્રારબ્ધ, અને પોણા હાથે નીકળે આવશે પ્રારબ્ધ. એવું પ્રારબ્ધ આ લોકોને ભાન જ નહીં. કોણ માણસ એવો જોઈએ ને કે જેને ભાન હોય? સાધુ સૈન્ય છે એના. હવે પછી શું કરવું? પછી હું તો કેટલું કરું હું પડું. હા એ કે મેં પુરુષાર્થ કર્યો, મોટા પુરુષાર્થ કર્યો. આ બ્રાહ્મણ બ્રાહ્મણ ભાઈ પણ વહો ના પ્રમો પુરાવો દેખાડ્યો કે મેં પુરુષાર્થ કર્યો. પણ એના કઈ પુરુષાર્થ કર્યો એ તો ફરજ હતી. ફરજ હતી ને? હે ફરજ હતી? ફરજ મા બાપ કે હોય પરણો હોય એમ તો ફરજિયાત. ફરજ નામ ના દેવું. જે ફરજિયાત એમાં ચિત્કો ડ્યુટી બાઉન્ડ.